તમને લાગે થોડું ઘણું મજા ક્યાંથી લાગેલું એમની યુવાની સાથે રીત પાંચ પર ચડે એટલે ત્યારે ભો જેવું લાગે બીજા બધા માં ભો નહીં મારે ભો પડતા નહીં ને આ છોકરા માટે ગેરંટી ના અપાય કારણ કે યુવાની રીત પાંચ પર ચડે ત્યાર પછી શું આવે છે પરિણામ શું કહેવાય એટલે ચાર એ ને અને જૈનો ના ચાર યોગ એમાંથી વાત લાગેલા એમાંથી તો ભગવાન જડે વેદની ઉપર ગયેલા હોય જે પુરુષ શાસ્ત્ર કારણ ભગવાન શબ્દ સ્વરૂપ નથી એટલે વેદમાં શબ્દ છે શું છે વેદમાં શબ્દ હા ભગવાન એટલે ઉપર ગયેલા જ્ઞાની પુરુષ ની પાસે બધું જે માગો એ વર્લ્ડમાં કોઈ ચીજ એવી ના હોય કે જ્ઞાની પુરુષ પણ ના હોય એટલે માગજો માજી જ માગી લીધું પણ તમે માગ્યું નથી માજી જ તો જ ભગવાન ની કૃપા મળે ને કોઈ નિમિત્ત નહીં કોઈ નિમિત્ત નહીં ભગવાન ની કૃપા સોળ લોકો ને કૃપા લુચ્છાઓ ને કૃપા બદમાશો ની કૃપા નલાયકો ની કૃપા બધા ની કૃપા તારી ઈચ્છા જે હોય તેમાં આઈ વિલ હેલ્પ યુ કે ભગવાન નું સ્મરણ કરવું પડે ને તો જ કૃપા મળે ને સ્મરણ કરવા શું જોખમ જોખમ કઈ નઈ પણ થવું જોઈએ ને થવું જોઈએ ને કે કેમ ભગવાન નું સ્મરણ થવું જોઈએ ને ભાવ થી ભગવાન નું સ્મરણ થવું જોઈએ ભાવ થી ભગવાન નું સ્મરણ થવું જોઈએ અભાવ થી ના ભાવ પ્રયત્ન કરીએ પણ મન ચંચળ હોય એટલે મન તો બધે દોડી જ જાય પ્રયત્ન કરીએ પણ મન ચંચળ હોય એટલે મન તો બધે દોડી જ જાય મન દોડે મન દોડે જ્યાં જવું હોય ત્યાં કારણ કે એને ટિકિટ લેવી પડતી નથી હવે તમે મન નહીં સમજણ પાડું મન શરીર ની બહાર નીકળે નહીં એમનો મન કહેવાય હું કઈ બાવો થઈ ગયો છું તમને લાગે લાગે અને કમાણી તમારી દીધી છે મારે વિજ્ઞાન તમે પ્રયત્ન કરજો અમે આવીએ ત્યારે જોર કરજો અરે એવા અરે હું પોતે પૂછાયેલો પણ હા હોય પણ ના પણ હોય નીચે લાગે છે લાગે છે બસ બસ ખોટું, એ બધું ખોટું. પ્રતિષ્ઠિત આત્મા અંતઃકરણમાં ફેર છે, પ્રતિષ્ઠિત આત્મા અંતઃકરણ જે જુદા હોય તો પ્રતિષ્ઠિત નું કાર્ય છે અને કઈ રીતે કામ કરે છે. આજે આત્મા સિવાય નું આ પ્રતિષ્ઠિત આત્મા તમે આપે કહ્યું ને, મગજ અંતઃકરણ બધું એમાં આવી ગયું, એટલે આત્મા સિવાય નું બીજું બધું હવે જે સ્થૂળ ભાગ છોડ્યો બધું અંતઃકરણ માં આવી ગયું. પ્રતિષ્ઠિત આત્મા